سورة لہب سورة نمبر 111 بسم اللہ الرحمن الرحیم اللہ نا نام تھی جے رحمان نے مہان دیاڑو چھے تبت یدا ભાંગી જાય બે હાથ અબુ લહેબના અને નાબૂદ થઈ જાય તે પોતે તેનો માલ તથા તેણે જે કાંઈ કમાણી કરી છે જે કાંઈ મેળવ્યું છે તે તેના કાંઈ કામમાં નહીં આવે سيصلى نارا ذات لهب نزدیک ماج تے بڑ بڑتی جوالا والی آگ ما چالیو جشے وامرأته حمالة الحطب نے تینی عورت پن જે જહન્નમના બળતણનો જહન્નમના ઈંધણનો બોજ ઉપાડતી ફર્યા કરશે જેના ગળામાં ખજૂરીના રેશાનું વળ દીધેલું દોરડું હશે